ચેતન પણ ઇન્દ્રિય ગમ્ય નથી ને, ચેતન પણ એ પણ ઇન્દ્રિય ગમ્ય નથી, ભગવાન દેખાય તેથી જ કે છે ને, હૃદયમાં બેઠો પણ આડી જાડી કપટી સાફે છે, નામ કરી ચોથી કપડ જાતને છુપાય તો બીજું નામ કરી ચક્રવર્તી વચ્ચે ના સાધુ ના લખે, આજના લખે બધા ક્રિયાવાન હોત ને તો કરતા હતા, શું કહ્યું જે ક્રિયા કરે ને ત્યારે કરતા કહેવાય, અને કરતા થાય માટે બંધન થાય પોતાના સ્વભાવ નો કરતા છે, પોતાના સ્વભાવ નો કરતા કેવું કહે છે ને, એ તો બધા દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ નો કરતા, દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ નો કરતા છે, પણ આ તો સ્વભાવ વિભાવ બધી રીતે કરતા, શું કહ્યું ચેતન નથી ત્યારે કુદરતી ક્રિયા, હમણાં એક લાકડું પડ્યું હોય ને, લાકડું પડ્યું પડ્યું પડ્યું કર્યા કરે, ચેતન હોય તો ક્રિયામાં ના ચેતન ક્રિયા આ જગત આખું લગડી બધું ત્યાં લીધે જ લખી બધું દાદુ આચાર્ય ઊંધું જાણે તેથી બધું ઊંધું થાય પરમાત્માનો સીધો અનુભવ થાય એવો માર્ગ બતાવો. પછી ભગવાન પછી ભગવાન બોલો છે બધું બોલે તમારે વાંચવા નહીં આવેલો સ્ત્રી જેવું તમને પૂછો તો ઉકેલ આવે નહીં તો ઉકેલ નહીં આવે અને આત્માને ક્રિયાવાન શ્રીમદ નું વાંચીએ છીએ એવું કઈ લખેલું જ હોય છે એટલે એમાં પછી ભ્રાંતિ ઉભી થાય છે કે આ શું કહેવા માંગે છે કે સમજ નહીં પડે એના સ્વાભાવિક આત્મા કેવો છે અને મારી શરીર માં સ્વાભાવિક જ છે અત્યારે એની ક્રિયા કેવી હોય તો લોકો એમ કહી શકે કે જ્ઞાન ક્રિયાનો કરતા દર્શન ક્રિયા એ તો સ્વાભાવિક ક્રિયા સ્વાભાવિક ક્રિયા તો ઉદગલ છે તે ધર્માસ્તિક આ સ્વાભાવિક ક્રિયા અધર્માસ્તિક આકાશ એ સ્વાભાવિક ક્રિયા મળે દરેક સ્વભાવમાં એક ગણતિ ના કહેવાય છ તત્વમાં એક જ તત્વ એવું છે સક્રિય કહેવાય સક્રિય આપડે તેની સ્થિતિ માં પડી રહેતા 48 મિનિટ અને 48 ના આધારે ભરેલી પણ કાળ ના આધારે દૂર થઈ રહ્યું અને પછી ઉત્સર્જન થાય છે આગે પડેલો મત કેવો છે તે કરી એટલું નહીં કરાયું પણ કર્યા પછી કોણ આપણે કોણ ગુનેગાર ઓછો ટકા કરી તે કોણ વધારે ગુનેગાર કરાવડા બધા પકડી જાય તમારી વખતે ઉત્તરાગણ એના જે ગુણ ખબર છે ને એ મૂળ ખબર ગણાય. મૂળ કયા કયા ગુણ છે એને જ કહેવાય ગુણ. ખબર ને બધું વ્યવહારમાં ત્યાગી માનવું છે. ત્યાગ કરે તો થાય ને. એટલે આપડી ભૂલ ચોરી ભૂલ ચાલુ આવી છે, એવી ભૂલ થઈ છે, આખું ભલે થઈ ગયું છે. વ્યવહાર થી જ કરતા છે. પોતે પસ્તાય છે. અસામાન્ય ગુણો છે. એનો પ્રશ્ન છે એવું કરીએ તો દેખી જાય. વાંચે એવું બોલે નહીં કેવું. આવું પૂછ્યું છે જ્ઞાની પુરુષ રોટલી લોકો કેવી રીતે કબૂલ કરે? આ બધું અજ્ઞા માણસો તો બધા કબૂલ કરશે, પણ વિચારક માણસ તો ભાઈ હજારો ને એકાદ તો ભાઈ બને છે. આખો આ દુનિયા એ બોલ્યા હોય તમે અમદાવાદ કેમ કેવાય કે એ જ બોલ્યા? તમે તો બોલ્યા આવ્યા હોય જરૂર છે નહીં એવું કહેવા માંગે છે. આખા શાસ્ત્ર ના વિરોધી છો, એ પોતે બોલ્યા હોય તો તમે બોલ્યા હોય તો આખા શાસ્ત્ર ના વિરોધી છો, એ બોલ્યા હોય તો આખા શાસ્ત્ર ના વિરોધી મારી શાસ્ત્ર ના સાથે વિરોધી ગણાય. નિમિત્ત વગર તો ઉપાદાન હોય તો નિમિત્ત હોય ખરું, પણ એ ઉપચાર માત્ર પુણ્ય તમે જે કહેવા માંગો છો તો નિમિત્ત કોઈ નહીં. એમ કે નિમિત્ત ભાવે હોય કરતા ભાવે ના હોય, એમ નિમિત્ત હોય ખરું. તમે કદી પૂછો કેમ પૂછતા નથી તમે? નિમિત્ત ના હોય ને તો એને ઉભી સપાઈ જરૂર જ નથી ને, પણ પુસ્તકો ની જરૂર નહીં. એની જરૂરત ના રહે ને પછી ગુરુ ગુરુ ગુરુ નિમિત્ત છે. દાદા એ કહે છે કે નિમિત્ત હોય તો ખરું, પણ એ કરતા ભાવે નહીં, ઉપચારિક ભાવે. કોઈ કહ્યું નથી એવું, લેપણ કરે જરૂર શું? કોઈ કહ્યું જ નથી, એની ભૂલ પણ કરી કરતા ભાવ જરૂર છે જ નહીં. અને પાછો કહે છે સાહેબ દાખલા નહીં. કેટલાય જણ મોક્ષ જાય નથી, કારણ કે વ્યવહાર નિશ્ચય ભ્રાંતિ જ ના ગઈ ને, કરતા છું એ ભ્રાંતિ જ ગઈ નથી. બોલે ખરા પણ ભેદ નહીં ખબર નથી એને વ્યવહાર કેવાનું તેને વિશે. ત્યાંથી પીડિત ક્યાં કરશે તે ખબર ના પડે. પગથિયા કરવાની પીડિત ક્યાં કરશે ખબર પડે નહીં. બધું અટક્યું છે, બધું આખું અટક્યું છે. ભગવાન ની કૃપા ઉતરે બરાબર, કૃપા ઉતરે તો કામ થાય. એ તો દાડો ચાલે, એ બધા જે જ્ઞાન લે એ બધા પર કૃપા ઉતરે. કરતા પદ માં ક્રિયાકારી જ્ઞાન છે. કેવું છે? ક્રિયાકારી જ્ઞાન. તમારે કશું ના કરવું પડે, જ્ઞાન જ કામ કર્યા કરે. તમારે જાતે કરવું પડે છે નહીં? કે જ્ઞાન એમ મેરે સાધુ આચાર્ય કોઈ ભોગવું નથી. એવું એવો જો એક જ કલાકે ભોગવે ને તો એ જાણે આશ્રમજી થઈ ગયું. સંકેત એટલે શું? કસાય છે ખરા, પણ ઉત્તમ થઈ ગયેલા. ઉત્તમ થઈ ગયેલા એટલે આમ બરો પાણી દેખાય એટલે બિલકુલ પાણી ક્લિયર દેખાય. એને સંકેત કે તમારે એવું આખો કલાક થાય બહુ થઈ ગયો. રાજા ના છોકરા ની થઈ ગઈ કિંમત આવડી બધી. આજે દેખાય છે એવી દુનિયા નથી. તમારે રોજ નું રાજા ના છોકરા એવું તમારો અનુભવ એટલે પછી તમને એની કિંમત જ ના રહી. આની કિંમત તો એ જે આપણે ગણીએ છીએ ને લુકાયે નથી. મનમાં માય છે નથી. મન પ્રમાણે કિંમત મનમાં માય છે કે એમ નથી. મને તુલના થઈ શકે એવું કહેવાય છે. એટલે પદ બોલાય શું હોય છે? પદ બોલાય સમજી થયું કહેવાય. તમને ભાન થયું કરતા પણ ભાન હતું છે. ભાન થયું પછી એ વાત એમની ભાઈ ઉપાસે નું કરે કરતા પદ નું ભાન જાય નઈ. ના કરતા પદ નું ભાન ઉત્પન્ન થાય નઈ. ભાન થવું જોઈએ. એટલે વ્યવહાર લક્ષ્મી વ્યવહાર લક્ષ્મણ રેખા શબ્દ પણ નથી. શબ્દ ના અંત પછી નું જ્ઞાન કુદરત છે એ તો જળ છે. એને બદલે એક એક કરતા કેવું થઈ શકે? જ્યાં સુધી એમાં ચિંતન આવે નહીં ત્યાં સુધી કરતા બની શકે નહીં. હવે જો જળ છે તો પછી જો ચેતન આવ્યું ત્યારે કરતા થયો. હા પણ જળ છે તો ત્યાં સુધી આપડે ચેતન દેખાય નઈ ને, જળ છે એટલે શરીર માંથી ચેતન ચાલુ જાય તો પછી જળ થઈ ગયો, પછી કરતા પણ દેખાયું નઈ ને, એમ કઈ નહીં કરતા પણ થયા, નહીં આત્મા જતો હતા નહીં કરતા પણ થયા, એ તો ક્રિયા થયા કરે બરોબર છે. એક દિવસ છતાં બે દેખાય, તને પેલા કે છે એક દિવસ શું કહું કલ્યાણ કરવાની ભાવના ભાવે શું કરે, હિન્દુ કરે છે ચક્રવર્તી થયા એમને આશીર્વાદ માંગ્યા ને ગુરુભાઈ ને આશીર્વાદ માંગ્યા કે આશીર્વાદ આપો, ખબર ના ભાઈ અમે મિક્સર થઈ ગયું છે ખબર ભાઈ ભગવાન માટે આધાર ભગવાન માટે આધાર રહી છે ભગવાન વિશે મને કઈ વધારે માહિતી નથી એટલે આધાર કે બિના આધાર વિશે જાણતો નથી God has not puzzled this world at all, only itself puzzled this world. What do you think of it? તો એને સાયન્ટિફિક સર્કલ સ્પેશિયલ એવિડન્સ ના કહો, જે વસ્તુ સાથે ભાવના સંકળાયેલી હોય સાયન્ટિફિક તમને સમજાય તો સમજો, ના સમજાય તો અમારે સમજો પાછા. તમે જે સમજો છે કરે છે, કોને કહો છો? અથવા કશું વિચારવાનું વિચાર નથી, કોઈ મારા પાછળ કોઈ આકાંક્ષા નથી. કોઈ ચા ભાવતી હોય તો એને શાંતિ એમાં થાય, કોઈ ચા ના ભાવતી હોય તેને જતે બીજું કઈ જોઈએ, ઉકાળો જોઈએ, કોફી જોઈએ. કઈ કોફી પીવાનું ખુશ થઈ જાય ને, ના મળે તો ના ખુશ થઈ જાય. ચંદ્રપ્રકાશ સાહેબ ખોટું નથી વાતચીત કરવા. ભાષાકીય છે કે સાચો છે મને ખબર નથી, પણ જેને લોકો હજુ છે હું જે કઈ સમજી છું એ એવા પ્રકારનું છે કે જેને બીજી કઈ દખલ ના કરી શકે. બોડી તો જોડે છે ને, બોડી માં કઈક લાગે એટલે મારા જાનમાં હું જેને એ સૂક્ષ્મ સી રીતે થયું તે અમે સમજીએ, કેમ ઉત્પન્ન થાય છે તે અમે જોડીએ. તારું બિગિનિંગ ક્યાં જઈ શકું થયું ક્યાં એન્ડ ક્યાં બધી અમે સૂક્ષ્મ થી બિગિનિંગ અને ભૂલનું એન્ડ એ બધું અમને દેખાય કરે. જો વિતરાગ્રહ પછી એક જ હજાર વિતરાગ્રહ પછી બીજ નાખે જ કરે છે, બીજ નાખ્યા જ કરે છે, જુવાર લાયા કરે છે, બધું નાખ્યા કરે છે. એક ખરો બીજ ના નાખો થઈ રિવર થઈ ગયો એટલે અમે જ્ઞાન આપી બીજ ને ખાના ખંડ રહે નહીં. પછી તો પછી દાદા વૈખરી અને સમાધિ ભાષા નો ભેદ કરો છો તમે? જો જે દાદા પણ વાણી બોલે છે એને આપણે સમાધિ ભાષા ના કહીએ, કારણ કે થોડું ચોખ્ખો તો વૈખરી કહેવાય. એમ કે છે કે આપ જે બોલો છો, આપ જે બોલો છો એ કે છે આપ જે બોલો છો તે ભાષા ને કે સમાધિ ભાષા ના કહેવાય, કારણ કે શું કહીએ તો વૈખરી થઈ ગઈ કહેવાય. સમાધિ ભાષા એટલે આ જે મારી ભાષા છે ને, તે તમારે સમાધિ ભાષા કે સમાધિ ભાષકો એટલે કોઈને દુઃખદાયી ના હોય, તો કોઈને સુખદાયી થી પડે દરેક તો દુઃખદાયી તો ન હોય તો, અને પાસે એના માલિક નથી કોઈ ત્યાં કરશે અહમ કરતું કરતા કરતા બધી માલકીની વાણી નથી આ કે મારી છે એવું નહીં, અને તારી તો પોતાની વાણી છે ને. આ વકીલો શું કે હું બોલ્યો, હું બોલ્યો, કેવું પીડ્યું કર્યું, ઉત્તરાયણ કર્યું, બધું ઇગોઇઝમ છે. શું છે તમે નથી કરતા ઇગોઇઝમ? અરે ભલભલા કેસ ને બધા ઉધા નાખી દો લોકો. અત્યારે એવું છે કે જો પોતે આત્માની સ્થાપના નથી કરી શકતો, એટલે સેલ્ફ એસર્ટ નથી કરી શકતો, તો પોતે છે એવું પણ ફીલ નથી કરતો, એક્ઝિસ્ટન્સ ફીલ કરી શકતો નથી. જ્યાં સુધી આત્મ સ્થાપના એટલે આત્માની નહીં પણ સેલ્ફની, ઈગોની, જો અહમની સ્થાપના નથી થતી તો પોતે છે, પોતાનું અસ્તિત્વ છે એ પણ પોતે પ્રતીતિ કરી શકતો નથી. એટલા માટે કદાચ એવું કરવું પડતું હોય. આ માન્યતા સાચી ખોટી? હું છું એ તો બધા હોય, હું છું એ શબ્દ જ પોતે અસ્તિત્વ જાહેર કરે, પોતાનું અસ્તિત્વ. એ પોતે હું છું એ પ્રતીતિ, જ્યાં સુધી આવું કોઈ પણ કર્મની અંદર પોતે પોતાનો સિક્કો ના મારે, એસર્ટ ના કરે, ત્યાં સુધી એ કરી દીધો નથી. એટલે જ જો વડાપ્રધાન વડાપ્રધાન તરીકે જ વર્તે છે, બીજી કોઈ વર્તી શકે. એમને કહ્યું આ અસ્તિત્વ, વસ્તુત્વ, પૂર્ણત્વ, દરેકનું એ વિશે જરા ફોડ પાડો તો ક્લિયર થઈ જશે. એવું છે ને, પોતાનું અસ્તિત્વ એટલે જીવ માત્ર ને આ ઝાડ ને પોતે અસ્તિત્વ એટલે હું છું એવું કઈ ભાન છે, એ ભાન ક્યારે જતું નથી. રાતે ભાન, રાતે રાતમાં હું છું એ ભાન થાય, એ પણ ભાન થાય છે. આ વસ્તુત્વનું ભાન થતું નથી, હું કોણ છું એ ભાન જો જ્ઞાની પુરુષ કરાવે અને એ ભાન પ્રગટ થઈ ગયું એ પૂર્ણ થતી એડવાન્સ થઈ જાય. અત્યારે આ વસ્તુત્વનું ભાન નથી, અસ્તિત્વનું ભાન છે. વસ્તુત્વનું ભાન થાય એટલે પૂર્ણત્વ થયા કરે, પૂર્ણત્વ થયા કરે વસ્તુત્વનું ભાન. પણ જેને પૂર્ણત્વનું, જેનાથી પૂર્ણત્વનું ભાન થાય એને આપણે વસ્તુ કેવી રીતે કહી શકીએ દાદા? જેનાથી પૂર્ણત્વનું આપણને ભાન થાય એને આપણે વસ્તુત્વ કેવી રીતે કહી શકીએ? વસ્તુ એનો પદાર્થ થાય, પેલું ચેતન, ચેતન તત્વ, ચેતન પદાર્થ. આપણા પદોની ચોપડીમાં બધું જ્ઞાન આવી ગયું. આજે પદોની ચોપડી બધું જ્ઞાન આવી ગયું. આ દરેક જીવ કઈક ને કઈક કરવા માટે આવેલા. લોક કહે છે કે નહીં, ગાંધીજી કહેતા હતા ને કે ભગવાને મારા માટે આવું નિમિત્ત સર્જેલું લાગે છે. તો હવે એ શબ્દ ભગવાનને આપણે કાઢી નાખવા જોઈએ, કારણ કે ભગવાન આમાં કશું હાથ કાઢતા નથી. આવી આ બાબતમાં હાલ ચાલતા નથી, બધું નૈમિત્તિક છે. એટલે ભગવાનને કાઢીએ નહીં નાખતા આપણે, ભગવાન એમાં નિમિત્તે છે અને નિમિત્ત નથી. એટલે નિમિત્ત પદમાં છે એટલે કરતા પદમાં નથી. કરતા હોય તો જોખમદાર ગણાય, જોખમદાર ગણાય તો પછી આપણે વાંધો જ ના રહ્યો. એ ભગવાન તો જોખમદાર થયા તો આપણે કશું વાંધો જ નતો. જોખમદારી જેની હોય ને તેને ગુનેગારી લાગુ થાય, અમે તો કોઈની ગુનેગારી જ નહીં. નૈમિત નિમિત્ત ને નૈતિક, શું નિમિત્તિક નું ઉભું થયેલું સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. તમે સમજાયું? હવે ત્યાં આગળ ગાંધીજી એવું કહેતા હતા કે આમ મને કંઈક એ હેતુ માટે કંઈ ભગવાન મને ધ્યાન રાખે છે, એ કરેક્ટ વાત છે. ભગવાન નથી આપ્યું પણ વાત એ કરેક્ટ છે કે આ દરેક જીવને હેતુ માટે જ છે. શું કહ્યું? કુદરતના નિયમના આધારે છે. જો હેતુ માટે ના હોય ને તો પછી આ જગત એવું વ્યવસ્થિત ના હોય હેતુ માટેનું, તો પછી એક દાડો આખી દુનિયા બધા મનુષ્યો જ હોય, પુરુષો જ હોય. દરેક દેશમાં પુરુષ સ્ત્રીઓનું નજીક પણ લેવા છે. નજીકમાં લેવાનું છે, કુદરતી કામ નહીં તો બધા જ માણસો હોય, પુરુષો બધી સ્ત્રીઓ હોય, એવું નથી. આમાં આ બધું વ્યવસ્થિત છે. અને જેટલા જોઈએ એટલા કરિયા, જેટલા જોઈએ એટલા હુતા, જેટલા જોઈએ એટલા પાક આપનારા, બીજું બધું એક્ઝેક્ટ દેશમાં છે. બધું એટલી બધી બોલવાની સુંદર છે. અને તે બુદ્ધિ બુદ્ધિ પહોંચે નહીં, આ તો જ્ઞાનથી શબ્દ એવું બુદ્ધિ પહોંચી શકેલી નથી. ત્યાં બુદ્ધિ જો પહોંચાડે ત્યારે પોતે જ બુદ્ધિ થઈ જાય એવું છે. એવું ઉતરે નથી આ માટે આ જ્ઞાનથી સમજી રહ્યું છે. અને એક્ઝેક્ટ છે આમ, કેટલા વોરિયર જોઈએ, કેટલા જોઈએ, લશ્કર માટે જોઈએ, પાકિસ્તાન લશ્કરવાળા આપણા લશ્કર, અરે તમે આફ્રિકામાં એમના લશ્કરવાળા માણસો તૈયાર છે. દરેક જગ્યાએ બધો પાક પાક જ છે, રિયલ નહીં બધો. એ પાક જ કહેવાય છે મનુષ્યને, આપણે પાક કહેવો જોઈએ. આવી રીતે ભજન હોય કે પાક પાકે નહીં ભજન, શું થાય ભજન પાકે નહીં, શું ભાગ્ય થી નરપાવત નહીં બોલે છે. જેટલા વિકલ્પ છે, જેટલા સંકલ્પ છે, એટલી બધી જ ચીજ છે આ જગતમાં. તમારું ભાગ નથી પાકી દેવું થતું, હરેક ચીજ છે. શબ્દ બહુ સરસ આવી ગયું રાખી દઉં, સકળ પદાર્થ થાય જગમાં, બધી જ વસ્તુ છે. આપે કહ્યું કે બુદ્ધિ થી પહોંચાયું નથી, તો પછી સમ્યક બુદ્ધિ શું છે? સમ્યક બુદ્ધિ શું છે? સમ્યક બુદ્ધિ તો સમ્યક બુદ્ધિ ને એ બુદ્ધિ સંસ્કારેલી બુદ્ધિ છે. કેવી છે? સંસ્કારેલી બુદ્ધિ હોતી જ નથી. જ્ઞાની પુરુષ નહીં કે અગર કોઈ સદગુરુ એવા હોય તેની પાસે રહેતાથી એ બુદ્ધિ સમ્યક થાય છે. એ તો મિથ્યા જ હોય છે. કેવી હોય છે? એટલે આ મિથ્યા મિથ્યામાં શું છે એવું જ માનનારી બુદ્ધિ હોય છે. એટલે એની સ્વાદની ઇન્દ્રિય બહુ તીવ્ર ચાલે, એનો પ્રશ્ન આપો એ વિચારવા. એમની એની સ્વાદની ઇન્દ્રિય છે ને, એટલે એના ગમાણ ગમા બહુ તીવ્ર છે. અને ગમાણ ગમા જે છે કે એને જે તો સ્વાદની ઇન્દ્રિય બહુ તીવ્ર છે, એટલે એને ઘણા અણગમા પણ બહુ તીવ્ર છે. ગમાણ ગમા ગમાણ ગમા બહુ તીવ્ર છે. એ તો હોય એમ તો રિયલ હોય છે. મને તારા કદાચ વધારે તીવ્ર છે. તીવ્ર હોય તેથી નુકસાન છે. એને આપણે પ્લસ માઇનસ કરવું આપણા હાથમાં ને. આપણી ઓફિસમાં પ્લસ માઇનસ કરી શકીએ તો એનો ઓફિસ હતી એટલે તને છેલ્લે કંટ્રોલ નતો. હવે તો ઓફિસ કરી છે ને દાદા, આપણે પછી ઓફિસ કરી. અને પહેલા તો તું જજ, તું આ ઓફિસ તું લખી એ પોતે જ જજ હતો. આ રોજી પોતે લખી દીધું છે. અત્યારે તો તારું ઓફિસમાં પડી છે અને ગુજરાત તારી ઓફિસ પછી એવા ગમેન્ટ આવે છે. અને તું બધું એનો એ કરી શકો એમ છે, નોર્મલ જ કરી શકાય. હા પીવાનું વાંધો નથી, એ તો પ્રકૃતિ છે. કોણ ખાય છે? ગયું ખાવું ને કડવું હતું. તને ગયું ભાવતું હોય ને તો ખાટું આપે, તને બહુ ના ભાવે. બીજાને ખાટું ભાવતું હોય તો ગળું આપે ના ભાવે. એ પ્રકૃતિ છે. સરકાર અને પ્રકૃતિના આધારે આ ખોરાક છે. તો અને આ પ્રકૃતિ જ નતા હતા બધું. અને પાછો પેલો કે હું ને નાખો ઈગોઈઝ કરે હું નાખું નજાવે છે બધું આપણે. હા ચાલો. 22/7/78 પછી કાશ્યમ ગાંધીનગર અમદાવાદ. એક સેકન્ડ. અને જાગૃતિ તો કેવી? તમે એક વસ્તુની તો અનંત ભાવે જાગૃતિ રહેશે. કોઈ વસ્તુ બની નહીં હકીકતમાં. એટલી વસ્તુ નહીં, જાતિ બની, આનું ફળ શું આવે, એનું શું આવે, મારે શું કરવું છે, બધું જ જાગૃતિ. ટોટલ જાગૃતિ જાગૃતિ નિરંતર એ રહે છે. નોકરી કરે છે, 10 રૂપિયા પગાર લાવે છે, જાગૃતિ નિરંતર. કોણ થાય બધા અહીંયા આગળ ભારત આવી જોડે નથી બોલ્યું. તમે શું કરવું છે ના પાડી, જગતનું કલ્યાણ કેમ થાય એ ભાવના છે, લોકોનું કલ્યાણ કેમ થાય એટલા માટે ત્યાગી વેસ એને દીક્ષા લેવાની ઈચ્છા છે. હજુ મન બગડતું તો હજુ પછી દીક્ષા લે છે, આપવી પડી જશે. હા, મારું જગત કલ્યાણ કરે છે.